પ્રભુ પાસે કઈ ન માગીએ, માગે પસ્તાવો થાય. પ્રભુ પાસે કઈ ન માગીએ, માગે પસ્તાવો થાય. ઉદાસી આવે મારા નાથને, ઈ તો વ્યાપાર સરી ખૂજણા. ઉદાસી આવે મારા નાથને, ઈ તો વ્યાપાર સરી ખૂજણા. પણ આવી મારા તનડાના તાપ સમાયવા રે, સજની કોડે આનંદ મારે ઘેર. શ્રીજી પધાર્યા સજની કોડે આનંદ મારે ઘેર. શ્રીજી પધાર્યા આવી મારા તનડાના તાપ નિવાર્યા રે, સજની કોડે આનંદ મારે ઘેર. શ્રીજી પધાર્યા પધાર્યા કોડે આનંદ મારે ઘેર. શ્રીજી પધાર્યા. સૂઠી હું તો સનમુખ ચાલી, તેડી બેસાયરા મેં તો બાયલડી જાલી. સનમુખ બેસી હું તો નીરખવા લાગી, તેડી બેસાયરા મેં તો બાયલડી જાલી. અક્ષર ના વાલી ડાને ના વાલી ડાને થાવાને વાલી વાલી, અરે વાલી. સજની કોડે આનંદ મારે ઘેર. શ્રીજી પધાર્યા સજની કોડે આનંદ મારે ઘેર. શ્રીજી પધાર્યા. બેસી હું તો નીરખવા લાગી, લોકડિયાની મેં તો લજારે ત્યાગી. લોકડિયાની મેં તો લજારે ત્યાગી. મુખડું જોઈને મારી હો, મુખડું જોઈ ભૂખલડી ભાંગી ભાંગી ભાંગી. સજની કોડે આનંદ મારે ઘેર. શ્રીજી પધાર્યા સજની કોડે આનંદ મારે ઘેર. શ્રીજી પધાર્યા. હરીને જમાયડા મેં તો હાથે સાહે, હરીને જમાયડા મેં તો હાથે સાહેલી. કુળની મર્યાદા મેં તો કોરે લઈ મેલી, કુળની મર્યાદા મે તો કોરે લઈ મેલી શ્રીજીને જોઈ હું તો છૂર ઘેલી ઘેલી ઘેલી સજની ઓડે આનંદ મારે ઘેર શ્રીજી પધાર્યા સજની ઓડે આનંદ મારે ઘેર શ્રીજી પધાર્યા પાનની બીડી મે તો પ્રેમથી આલી પાનની બીડી મે તો પ્રેમથી આલી હસીને હોશી લેવાલે મુખડામાં જાલી હસીને હોશી લેવાલે મુખડામાં જાલી પ્રીતે આવીને મારા મુખડામાં આલી આલી આલી સજની પોડે આનંદ મારે ઘેર શ્રીજી પધાર્યા સજની પોડે આનંદ મારે ઘેર શ્રીજી પધાર્યા રંગના રંગીલા મુજને રંગ લાય ગો તારો રંગના રંગીલા મુજને રંગ લાય ગો તારો કેડે ફરે છે જીવન પ્રાણ હમારો કેડે ફરે છે જીવન પ્રાણ હમારો મુક્તાનંદ કે છે મારો જન્મ સુધારો સુધારો સુધારો સજની કોડે આનંદ મારે ઘેર શ્રીજી પધાર્યા સજની કોડે આનંદ મારે ઘેર શ્રીજી પધાર્યા હે આવી મારા તનડાના તાપસ માયવારે આનંદ મારે ઘેર શ્રીજી પધાર્યા સજની કોડે આનંદ મારે ઘેર શ્રીજી પધાર્યા પધાર્યા શ્રીજી પધાર્યા પધાર્યા શ્રીજી પધાર્યા સહજાનંદ સ્વામી મહારાજ સ્વામી નારાયણ ભગવાન સ્વામી નારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામી સ્વામી મહારાજની જય. વાણી મંગલ રૂપેણે ચહસિતમ યસ્યાસ્તિ વૈ મંગલમ નેત્રે મંગલ દે ચ દોર્વિલસિતમ ૃણાં પરમ મંગલમ વક્ત્રમ મંગલકૃચ પાદચલિતમ યસ્યાખિલમ મંગલમ સોયમ મંગલમૂર્તિરાસુ જગતો નિત્યં ક્રિયાન્મંગલમ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. વચનામૃત લોયાનું 11મું સત્પુરુષને અસત્પુરુષની સમજણનું. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1877ના માક્ષરવદી 8મને દિવસ શ્રી સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરા ખાચરના દરબારમાં પ્રાતઃકાળને સમય બિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજને સુકમનીએ પ્રશ્ન પૂછ્યો, જે શ્રીમદ ભાગવત તથા ભગવદ્ ગીતા એ આદિક જે સત્શાસ્ત્ર તે થકી અસત્પુરુષ જે તે કેવી સમજણનું ગ્રહણ કરે છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે, એનો ઉત્તર કરીએ છીએ જે, અસત્પુરુષની એમ સમજણ છે જે, આ વિશ્વને વિશે સ્થાવર જંગમરૂપ એવી જે સ્ત્રી પુરુષની સર્વે આકૃતિઓ, તે જે તે વિરાટરૂપ એવા જે આદિપુરુષ નારાયણ, તે થકી માયાએ કરીને ઉપજી છે, માટે એ સર્વે આકૃતિઓ તે નારાયણની જ છે. તે સારું જે મુમુક્ષુ કલ્યાણને ઈચ્છતો હોય તેને પ્રથમ પોતાનું મન વશ કરવું, તે મન જે તે સ્ત્રીઓ તથા પુરુષરૂપ એવી ઉત્તમ નીચ જે જે આકૃતિઓ તેને વિશે આસક્ત થાય, ત્યારે તેને તે જ આકૃતિનું મનને વિશે ધ્યાન કરવું, તો એને સદ્ય સમાધિ થાય. અને તે આકૃતિને વિશે જો મન દોષને કલ્પે તો તેમાં બ્રહ્મની ભાવના લાવવી જે, સમગ્ર જગત તે બ્રહ્મ છે એમ વિચાર કરીને તે સંકલ્પને ખોટો કરવો, એવી રીતે જે સત્શાસ્ત્રમાંથી અનુભવનું ગ્રહણ કરવું તે અસત્પુરુષની સમજણ છે, અને એમ સમજવું એ એના મનનો અતિ દુષ્ટ ભાવ છે, અને એનું ફળ અંતકાળે ઘોરતમ નરકને સંસ્કૃતિ છે. ત્યારે વળી શ્રીજી મહારાજને સુકમુનિએ પ્રશ્ન કર્યો છે, એ સત્શાસ્ત્ર થકી સત્પુરુષ જે તે કેવી સમજણનું ગ્રહણ કરે છે તે કહો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે, એ સત્શાસ્ત્રને વિશે જ એ પ્રશ્નનો ઉત્તર કર્યો છે જે, એક પુરુષોત્તમ નારાયણ વિના બીજા જે શિવ બ્રહ્માદિક દેવતા તેનું ધ્યાન જે મોક્ષને ઈચ્છતો હોય તેને કરવું નહીં, અને મનુષ્યને વિશે તથા દેવતાને વિશે જે પુરુષોત્તમ નારાયણની રામકૃષ્ણાદિક મૂર્તિઓ તેનું ધ્યાન કરવું, અને તેને વિશે પણ જે ડાહ્યા છે તે જે તે જે સ્થાનકમાં એ રામકૃષ્ણાદિક ભગવાનની મનુષ્યરૂપ મૂર્તિઓ રહી છે તે સ્થાનકને વિશે વૈકુંઠ ગોલોક શ્વેતદીપ બ્રહ્મપુર એ લોકની ભાવના કરે છે, અને તે લોકોને વિશે રહ્યા જે પાર્ષદ તેની ભાવના રામકૃષ્ણાદિક ભગવાનના પાર્ષદ જે હનુમાન ઉદ્ધવાદિક તેને વિશે કરે છે, અને કોટી કોટી સૂર્ય ચંદ્રમાં અગ્નિ તેના પ્રકાશ જેવી પ્રકાશમાન એવી જે તે લોકોને વિશે રહી પુરુષોત્તમ નારાયણની દિવ્ય મૂર્તિઓ તેની ભાવના તે રામકૃષ્ણાદિકને વિશે કરે છે, એવી રીતે જે સત્શાસ્ત્ર થકી સમજણનું ગ્રહણ કરીને દિવ્ય ભાવે સહિત મનુષ્યરૂપ ભગવાનની મૂર્તિનું ધ્યાન કરે છે તેને ભગવાનના અવતારની જે મૂર્તિઓ તથા તે વિનાના જે અન્ય આકાર તે બેયને વિશે સંપણું થાય જ નહીં, અને ભગવાનના અવતારની જે મૂર્તિઓ તે છે તો દ્વિભુજ, અને તેને વિશે ચાર ભુજની ભાવના અષ્ટભુજની ભાવના કહી છે તે પણ ભગવાનની મૂર્તિને તે વિનાના અન્ય આકાર તે બેમાં જે અવિવેકી પુરુષને સંભાવ થાય છે તેની નિવૃત્તિને અર્થે કહી છે, અને જેવી ભગવાનની મૂર્તિ પોતાને મળી હોય તેનું જ ધ્યાન કરવું, અને પૂર્વે ભગવાનના અવતાર થઈ ગયા તે મૂર્તિનું ધ્યાન ન કરવું, અને પોતાને ભગવાનની મૂર્તિ મળી હોય તેને વિશે જ પતિવ્રતાની પેટે ટેક રાખવી, જેમ પાર્વતીજીએ કહ્યું છે જે, કોટી જન્મલગ રગડ હમારી વરુ શંભુ કે રહું કુમારી, એવી રીતે પતિવ્રતાપણાની ટેક તે પણ ભગવાનનું રૂપ ને અન્ય જીવનું રૂપ તે બેયને વિશે અવિવેકી પુરુષને સંભાવ થાય છે તેની નિવૃત્તિને અર્થે કહી છે, કેમ જે પોતાને મળી જે મૂર્તિ તેને મૂકીને તેના જ પૂર્વે પરોક્ષ અવતાર થયા છે તેનું જો ધ્યાન કરે તો તે ભગવાન વિના બીજા જે દેવ મનુષ્યાદિક આકાર છે તેનું પણ ધ્યાન કરે, માટે પતિવ્રતાના જેવી ટેક કહી છે, પણ ભગવાનની મૂર્તિઓને વિશે ભેદ નથી, આવી રીતે સત્પુરુષની સમજણ છે, માટે જે સત્શાસ્ત્રનું શ્રવણ કરવું તે સત્પુરુષ થકી જ કરવું, પણ અસત્પુરુષ થકી સત્શાસ્ત્રનું કોઈ દિવસ શ્રવણ કરવું નહીં. ઇતિ વચનામૃતમ, એવી રીતે લોયાનું 11મું વચનામૃતમ જે તે થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. બોલો લ્યો ભગવાનના ભક્તોને કંઈ યાદ રહ્યું હોય તો. હમ તો બેમાં ભેદ શું આવ્યો? જો સત્પુરુષ જે સમજે છે એવું જ અસત્પુરુષ સમજે છે. સત્પુરુષે એવું કહ્યું કે ભગવાન જ્યાં બિરાજે છે મનુષ્યાકૃતિ રૂપે, અને મનુષ્યાકૃતિ રૂપે જે પણ પાર્ષદો એમની સેવામાં છે, જે સ્થાનમાં બિરાજે છે, જે પાર્ષદોની સેવાને ગ્રહણ કરે છે, એ સ્થાન અને પાર્ષદો એ પણ દિવ્ય છે, એ પણ ભગવાન જેવા છે, અને એમને દિવ્ય માનીને એમને અંગીકાર કરે છે. અસત્પુરુષ છે એ એમ જ કહે છે કે કણુએ અણુમાં બ્રહ્મ છે અને ભગવાન છે, એ તો છે જ, તે ખોટું તો નથી કંઈ. અને જે બ્રહ્મ છે, પરમાત્મા છે, એ અણુ એ અણુમાં છે, તો એમને વિશે જ્યારે પણ એમનું ધ્યાન કરો અને એમાં ક્યારેક કંઈક દોષની ભાવના આવે તો વળી પાછી એમાં બ્રહ્મ ભાવના લઈ આવો તો વાંધો શું છે. બહુ સરસ, સારું અસત્પુરુષે બહુ સરસ કીધું. જ્યાં જુએ ત્યાં રામજી બીજું ન ભાસે રે, મુક્તાનંદ સ્વામી એ જ કહે છે અને અસત્પુરુષે એ જ કહે છે. ભગવાનની સેવામાં રહેલા પાર્ષદો જ્યારે મનુષ્યાકૃતિ ધારણ કરે, તો આમાં એ આપણે દિવ્ય ભાવ જ લાવીએ છીએ કે બ્રહ્મની ભાવના લાવે છે? પણ એમ કે અસત્પુરુષ તો કરે જ છે, એમાં દિવ્ય ભાવના જ છે, બ્રહ્મની ભાવના લઈ આવે છે. એમણે એમ કહ્યું ને કે જ્યારે પણ દોષ કલ્પાય ત્યારે એમાં બ્રહ્મની ભાવના લાવવી, બ્રહ્મની ભાવના કરવી, તે જેથી કરીને કોઈ પ્રોબ્લેમ થાય નહીં. તો બંને એક સરખું જ કહે છે, આમાં ભેદ શું પડ્યો એ ખબર ન પડી. પતિવ્રતાની ભક્તિનો ભેદ પડ્યો. હા, એ તો છેલ્લે હાલો એમ કે પતિવ્રતાની ભક્તિનું કીધું મહારાજે સત્પુરુષની સમજણમાં, એ એક કીધું પતિવ્રતાની, કોઈ પણ એકમાં સ્થિર થવાનું. પણ એમાં એ પણ કીધું બાપુ કે હા, એકમાં સ્થિર થવાનું એ શેના માટે કહ્યું છે? નિશ્ચય માટે સ્થિર થઈ, અને જો બીજે ડોલતું રહીએ, ભગવાનના બીજા અવતાર છે એમને વિશે જો એમનું મન જાય તો બીજાનું પણ થાય, માયિક પદાર્થોનું પણ ધ્યાન થાય. હા, છટક્યો એટલે છટક, મન છે એ છટકતા શીખી જાય. બરાબર બરાબર. હા, રાંડી હારી છાંડી નહીં હારી, કારણ કે એક વખત જેનું મન છટકે એનું બધી વખત છટકે. આ બહુ સરસ છે કે એક વખત હાડક્યો અહીંયા હાથ ખડી જાય ને, એક વખત હાથ ખડી જાય ને પછી એને બહુ ધ્યાન રાખવું પડે, વારે વારે ખડી જાય. એને ગમે એટલી ટ્રીટમેન્ટ કરાવો તો લાંબા ગાળા સુધી તમે ધ્યાન રાખો ત્યારે માંડ સરખું આવે. એવું પેચોટીનું હતે છે. હા, કે એક વખત પેચોટી ખસી ગઈ અને નાવાનું ડાયોરિયા થઈ ગયા પછી એને આ વારે વારે ખસ્યા કરે પછી એને. હા, એમ એક ભગવાનમાંથી જેમની ટેક ડગી ગઈ તો એનું મન છે એ એવું થઈ જાય ડગવાને માટે, એટલે બીજા ભગવાનમાંથી ડગે ને ત્રીજામાંથી ડગે ને પછી ભગવાનમાંથી ડગે ને સામાન્ય માણસમાં આવી, હા, ભ્રમર વૃત્તિ ફેર્યા કરે બધી. એ એક ભેદ તો છે જ. તે મૂળ ત્રણ ભેદ છે, સત્પુરુષની સમજણ અને અસત્પુરુષની સમજણમાં. વચનામૃતની અંદર મહારાજ જે રીતે સમજાવે છે એમાં સૌથી પહેલો ભેદ જો કોઈ પણ હોય તો અસત્પુરુષ અને સત્પુરુષ એ બંનેની વચ્ચે મોટામાં મોટો ભેદ હોય તો પદાર્થ વિવેકનો ભેદ છે. સત્પુરુષ છે એ તમામ પદાર્થને અતિ વિવેકથી જોવે છે, અસત્પુરુષ છે એમને વિશે વિવેક નથી, એ બધું એક સમાન જુએ છે. જ્યારે તમે બધું એક સમાન કરી નાખો એટલે સમજી લેવાનું કે કંઈક આપણી નબળાઈ પોષવાની ઈરાદો છે, એટલે જ બધું એકસરખું કરવું પડે છે. બધું જ મહારાજ વચનામૃત મધ્ય પ્રકરણના 6 વચનામૃતમાં કહ્યું છે કે ગંગાનું પાણી અને બીજું પાણી બધું એક જ સરખું છે, છે કે નહીં? H2O કેમ? વૈજ્ઞાનિક કહે છે ગંગાનું પાણી H2O છે અને યમુનાનું પાણી પણ H2O છે. પછી એમાં ગટર ભળી ગયું હોય તો પછી કંઈક નવીન નીકળે તો વાત અલગ છે, રાઈટ? બધા જ પાણી એક સરખા છે. આપણી અંદર જે ઘરમાં જે નળમાં પાણી આવે છે એ પાણી અને ગંગાજીનું પાણી એક જ છે તાત્વિક દ્રષ્ટિએ, કે નહીં? જે લોકો એવું એક કરવા જાય છે ને, એ લોકોને એક કરીને કંઈક કરવું બીજું છે, એટલે એક કરે છે. તીર્થ બુદ્ધિ નથી એ તો બેઝિક કારણ છે જ તે, પણ ગંગાનું પાણી જે છે એમને વિશે તમે તીર્થ બુદ્ધિનું પ્રતિપાદન કરી અને ગંગાના પાણીની જે હાઈ ક્વોલિટી છે એ ક્વોલિટીને તમારે બીજાના જે ડાઉન ક્વોલિટીવાળા છે એને બેને એક હરખી કરી દેવી છે, એટલે ગંગાને થોડીક નીચે લઈ આવો તો આ બધાને ખરખી થઈ જાય, આ એનો દુષ્ટાશય, બીજું કંઈ નહીં. બીજું મહારાજે દૃષ્ટાંત આપ્યું કે શાલિગ્રામ ભગવાન પથ્થર સ્વરૂપે છે અને બીજા પથ્થરો એ બધા એક સરખા છે, છે કે નહીં? શું કહો છો તમે? હલો. કારણ કે જે અસત્પુરુષ છે એમને પદાર્થનો વિવેક નથી. તુલસીનું ઝાડ અને બીજા ઝાડ બંને એક સરખા છે, મલેશિયન લીમડો અને તુલસીનું ઝાડ બંને એક સરખા છે, ઇઝ ઇટ પોસિબલ? નહીં, નોટ પોસિબલ. હવે એ છેલ્લે કે જે પોતે પરિણા છે એ પત્ની અને બાકી જગતની અંદર જેટલી પણ સ્ત્રીઓ છે એ બધી એક જ સમાન છે, છે કે નહીં? બધાના રૂપ અને આકાર એક સમાન હોવા છતાં પણ, બધાના કાર્ય એક સમાન હોવા છતાં પણ, બધાના ગુણ એક છતાં હોવા છતાં પણ એમને વિશે ભેદ છે. ને ભેદ છે એ શું ભેદ છે? તો કે પત્ની છે એ પોતાના સંબંધથી, એમને પતિ અને પત્ની વચ્ચેનો સંબંધ છે, જ્યારે બીજી સ્ત્રીઓને વિશે માં બેન અને ભાઈનો સંબંધ, દીકરીનો સંબંધ છે. આ મોટો ભેદ છે. રૂપ અને આકારમાં બધું સરખું લાગે છે, ગુણોની દ્રષ્ટિએ પણ ઘણી વખત સરખું હોય, પણ એમ છતાંય સંબંધની દ્રષ્ટિએ સરખું નથી. એક કંડક્ટર હતા, એમના લગ્ન થયા અને પછી જાન નીકળવાની થઈ એટલે બસમાં ગયા હશે બિચારાને, કારણ કે બહુ જાજા હોય એટલે ગાડીને બદલે બસની વ્યવસ્થા કરી હશે. બધા અંદર ચડી ગયા અને વરરાજા છેલ્લે આવે ને, એટલે જૈન તરત પછી પહેલી સીટમાં વરરાજાને બેસવાનું હોય, બાજુમાં એમના પત્ની, એટલે મને પૂછ્યું કે બેન ટિકિટ ક્યાંની કપાવવાની છે? કે એમના પત્નીને એમણે પૂછ્યું કે બેન ટિકિટ ક્યાંની કપાવવાની છે, કારણ કે સ્વભાવજન્ય રીતે પહેલાં બસમાં ચડે એટલે સીધું ટિકિટનું પૂછે. અને એમના પત્ની નીચે ઉતરી ગયા કે મારે જો આ જ હોય તો હવે આગળ નથી વધવું. કે એટલે પત્નીને વિશે બેનની ભાવના ન કરી શકાય, બેનને વિશે પત્નીની ભાવના ન કરી શકાય, અન્ય સ્ત્રીને વિશે પત્નીની ભાવના ન કરી શકાય, એ બધા બેન સમાન જ ગણાય. એ બહુ મોટો ભેદ છે, એ શાસ્ત્રની મર્યાદા છે. હવે અસત્પુરુષ જ્યારે એ બધું એક સરખું કરી નાખે એટલે એનો અર્થ શું થાય? કે કંઈક એમનો દુષ્ટ આશય છે, દુષ્ટ ભાવના છે કે જેને પોષવા માટે આ બધું એક સરખું કરવું પડે છે. પદાર્થનો વિવેક નથી. અહીંયા મહારાજે સૌથી પહેલી વાત એ કરી કે આ વિશ્વને વિશે સ્થાવર જંગમ એવી જે સ્ત્રી પુરુષની સર્વે આકૃતિઓ, તે જેટે વિરાટ રૂપ એવા જે આદિ પુરુષ નારાયણ તે થકી માયાએ કરીને ઉપજી છે, માટે સર્વે આકૃતિ તે નારાયણની જ છે. આવી રીતે દરેક પદાર્થને એક સમાન ભાવ આપી દેવો એ સૌથી પહેલો એનો દુષ્ટાશય છે. ભગવાન પણ એક સમાન ભાવ નથી આપતા તો આપણે શું કામ આપવો જોઈએ ભાઈ? હલો, આ સૃષ્ટિની રચના થઈ તો ભગવાન બધી જ આખી આખી સૃષ્ટિની અંદર એક સરખા રહ્યા છે? તારતમ્ય ભાવે રહ્યા છે. પ્રથમ પ્રકરણના 41માં વચનામૃતમાં તારતમ્ય એટલે શું? તો કે જ્યાં જેટલું રહેવું પડે એટલા જ રહ્યા છે. એક કુશળ મેનેજર હોય, એમની નીચે 200-300 લોકો કામ કરતા હોય, તો એ 300 લોકોને એક જ સરખી દ્રષ્ટિથી જોવે એની મહાનતા છે. પણ એનો અર્થ એમ નથી કે 300 લોકોને એક જ સરખું ઇમ્પોર્ટન્સ આપતા હોય, મહત્વ આપતા હોય. હલો, બંનેની અંદર ફરક છે. મહત્વ આપવું એ અલગ છે અને એક સરખી દ્રષ્ટિએ જોવા એ અલગ છે. એક સમાન ન્યાય, સમાનતા એ હોવી જોઈએ, એક સમાન દ્રષ્ટિ એ પણ હોવી જોઈએ, પણ એક સમાન મહત્તા એ ન સંભવે. જે કામ પ્યુન કરતો હોય એ કામ પ્રિન્સિપાલ ન કરી શકે, અને જે કામ પ્રિન્સિપાલ કરી શકે એ કામ પ્યુન ન કરી શકે. કરી શકે ભાઈ? જો એક જ સમાન છે તો પ્યુનને પ્રિન્સિપાલની જગ્યાએ બેસાડી દો, સ્કૂલ ખાડે ન જાય તો કહેવાનું. ભાઈ એક સમાન છે તો બેસાડી દો ને. થાય છે એવું? નથી થતું. તારતમ્યતા છે. એટલે જેટલું ઇમ્પોર્ટન્સ પ્રિન્સિપાલનું એક સ્કૂલની અંદર હોય, એટલું ઇમ્પોર્ટન્સ પ્યુનનું ન પણ હોય. ભલે બંને એક જ મિશન માટે કામ કરે છે, પ્યુન પ્યુનની જગ્યાએ કામ કરે છે, પ્રિન્સિપાલ પ્રિન્સિપાલની જગ્યાએ કામ કરે છે, શિક્ષકો શિક્ષકની જગ્યાએ કામ કરે છે, બધા જ પોતપોતાની જગ્યાએ હાયરાર્કી પ્રમાણે રહી અને બધા એક જ મિશન એક જ ગોલ માટે કામ કરે છે, એટલે એટલી સમાનતા બધાને વિશે છે. દેટ ઇઝ કોલ્ડ સમદ્રષ્ટિ. પરમાત્મા બધાને વિશે રહ્યા છે, અણુ એ અણુમાં રહ્યા છે, નો પ્રોબ્લેમ, એ સમદ્રષ્ટિ છે. આ પરમાત્માનું સર્જન છે. દરેક અણુ એ અણુ એ પરમાત્માનું સર્જન છે. ઈશ્વરાદિક તત્વો પણ પરમાત્માનું સર્જન છે. એ બધા જ એક જ સરખા સર્જન પ્રમાણે સમદ્રષ્ટિ, નો પ્રોબ્લેમ. પણ તમે એક સરખું મહત્વ આપવા માંડો પછી જેવો પ્રોબ્લેમ ચાલુ થાય. એ જગ્યા પર વિવેક રાખવો પડે છે. રાખવો પડે કે નહીં? પ્રિન્સિપાલને પ્રિન્સિપાલની રીતે મહત્વ અપાય અને પ્યુનને પ્યુનની રીતે મહત્વ અપાય. પદાર્થનો અવિવેક છે એ અસત્પુરુષની નજરમાં સૌથી વધારેમાં વધારે પ્રબળ છે. આપણે બધાનું એક સરખું મહત્વ જો આંકીએ તો આપણી સમજણ પણ આવી જ થઈ જાય. અણુએ અણુની અંદર ઘણા લોકો ભગવાનના ભગત નથી કહેતા હોતા. આપણે કહીએ ને તમે પૂજા કરો તો એમ કે અમારો રદો ચોખ્ખો, કે અમે કોઈ દી કંઈ ખોટું ન કરીએ, કે તો ડબલ ફાયદો ભાઈ. તમે ખોટું નથી કરતા ને છતાં ભગવાનની પૂજા કરો તો ડબલ ફાયદો છે ને. અને ઘણા ભગવાનના ભગત છે તો પૂજા કરતા હોય ને બધું કરતા હોય તો એ ખોટું પાછું, તો એમને વિવેક નથી. કારણ કે પૂજા કરીને પછી ખોટું કરવું એ બરાબર નહીં. એટલે વિવેક હોવો, પદાર્થનો વિવેક હોવો એ અવશ્યમ ભાવી છે. એ સત્પુરુષની સમજણ છે. જોકે વિવેકની દ્રષ્ટિ તો એટલે સુધી કહી છે. ન્યાયની અંદર એને વિશેષ નામનો પદાર્થ કહેવામાં આવે છે. વિશેષ દરેકે દરેક અણુ, એટમ જે છે ને, ઈચ એન્ડ એવરી એટમ ઇઝ સ્પેશિયલ છે કે નહીં? એટલે એક એટમ કરતાં બીજો એટમ છે એ બંને અલગ છે. દેખાવામાં એક સરખા છે, બંનેની અંદર એક જ સરખી એનર્જી હશે, બંનેની રચના પણ આણ્વિક રચના બંનેની સમાન હશે, એમ છતાંય બંને અણુની વચ્ચે ભેદ છે. આજે આ પુસ્તક છે, આપણે કહીએ એક વચનામૃત ગ્રંથ છે, એમનો આ એક પાનું છે ને, કેટલા બધા અણુઓ ભેળા થયા અને આ એક પાનું તૈયાર થયું છે. થયું કે નહીં? દ્રષ્ટિએ, પહેલી દ્રષ્ટિએ જોતા એમ જ લાગે આ પાનું જેવું છે એવું જ બીજું પાનું છે, અને બીજું પાનું જેવું જ છે એવું આ પાનું છે. કોઈ ફરક નથી, કોઈ ભેદ નથી. એમ છતાંય હજી એના કરતાંય આગળ કે આ પાનું જે છે એ એકનું એક જ પાનું, એમાં બોટમ સાઈડમાં જેટલા અણુઓ વપરાણા છે એટલા જ અણુઓ ટોપ સાઈડમાં વપરાણા છે, એટલા જ અણુઓ મિડલ સાઈડમાં વપરાણા છે, તો આ બધા જ અણુઓ એક જ સરખા છે, છે કે નહીં? પહેલી દ્રષ્ટિ એક જ સરખા લાગે છે, એમ છતાંય તે નૈયાયિકો એમ કહે છે કે બધા જ અણુઓ અલગ અલગ છે. એક એક અણુ બીજા અણુ કરતાં કંઈક વિશેષ છે. એક એક વ્યક્તિ, અહીંયા જેટલી પણ વ્યક્તિઓ બેઠી છે એ એક એક વ્યક્તિ બીજી વ્યક્તિ કરતાં કંઈક વિશેષ છે, યુનિક છે, છે કે નહીં? અને જો યુનિક ન હોત તો બધાની થંબનેલ છે ને એ એક સરખી હોત. અને ભગવાને બધાને એક સરખા નથી રાખ્યા, એટલા માટે જ બધાની થંબનેલ યુનિક બનાવી છે. બધાને યુનિક બનવા માટે જ યુનિક કોડિંગ કર્યું છે ભગવાને. સત્પુરુષ છે એ પદાર્થના વિવેકને સમજે છે. સત્પુરુષને વિશે કયો વિવેક? આમણે બધું એક સમાન કરી નાખ્યું, વિરાટ નારાયણ થકી બધું પ્રગટ્યું છે એટલે આ બધાની અંદર સર્વમ બ્રહ્મમયમ જગત. તો સત્પુરુષ શું સમજે છે? સત્પુરુષને બહુ ક્લિયર ભેદ છે કે ભલે અણુ એ અણુમાં તારો જ વાસ છે, એમાં કોઈ ડાઉટ નથી, પણ તારતમ્યતા એ કરીને છે. એટલે જ્યારે ભગવાન અહીંયા પધારે અને ભગવાન જે ભગવાનની જે આકૃતિ છે, ભગવાનના જે અવતારો છે, એ જેટલા પ્રભાવશાળી એટલા બીજા અણુમાં રહેલા ભગવાન છે એ પ્રભાવશાળી નહીં, કારણ કે ભગવાને તો ત્યાંથી જ પ્રભાવ દેખાડી દીધો હોત. એમ એ રાઈટ ઓર રોંગ? છે જ કે નહીં? બીજું કે એમને વિશે સ્પેશિયલી ભગવાન આવ્યા છે. ગીતાની અંદર 10મા અધ્યાયમાં વિભૂતિ યોગ ભગવાને કહ્યો, યદ યદ મદ ઉર્જિત મત્વમ સત, કે જેટલું જેટલું આ બ્રહ્માંડને વિશે ઉર્જાવાન દેખાય છે એ તમામ મારી વિભૂતિ છે. ભગવાને તો ત્યાં સુધી કહ્યું કે માસાનામ માર્ગ શીર્ષોહમ, અત્યારે માગસર મહિનો ચાલે છે ને, કે 12 મહિનાઓની અંદર માગસર માસે હું છું એ વિભૂતિ કહી દીધી ભગવાને. પાંડવાનામ અર્જુન, ધનંજય, ભક્તાનામ પ્રહલાદ, ભક્તોને વિશે પ્રહલાદ, યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મી, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામી, બધા યજ્ઞો છે જ, પરમાત્માને જ સાક્ષાત્કાર કરાવનારા છે, પણ એમ છતાંય જપ યજ્ઞ એટલે ભગવાનના નામનો જે યજ્ઞ છે, નામ સ્મરણનો યજ્ઞ છે, એ સર્વશ્રેષ્ઠ છે, એ ભગવાનનું બીજું સ્વરૂપ છે, એમની વિભૂતિ છે. ભેદ પડી ગયો. એટલે સત્પુરુષની જે દ્રષ્ટિ છે એ અતિશય વિવેકવાળી છે. જે જેવું છે, વિવેકનો અર્થ શું? જે જેવું છે, જેટલું છે એવું અને એટલું જ, એવી જ રીતે એનું પ્રતિપાદન કરવું અને એવી જ રીતે એને જોવું, એનું નામ વિવેક કહેવાય. મારી અંદર 5% સાધુતા હોય તો તમારે મને 5% જ સાધુ જોવો જોઈએ, નહીં કે 105%. દેટ ઇઝ કોલ્ડ વિવેક. મારી અંદર 50% સાધુતા હોય તો મને એ રીતે જોવો જોઈએ. એ વિવેક છે, પકડાય. અને નહીંતર આપણે શું છે કે બધા સાધુ એક સરખા, મહારાજ એવું વચનામૃતમાં કહ્યું છે કે બધા સાધુ એક સરખા સમજે એ અર્ધો વિમુખ છે, અર્ધો સત્સંગી કહ્યો છે. અને જૂના સમયમાં હતું જ ને એવું કે મહારાજના સંતો જ્યારે વિચરણ કરતા હોય અને કોઈક ગામની અંદર જાય ને, કંઈક મહાત્મા, ગામના મહાત્મા હોય, ગામગુરુ, એમને સંતોના વર્તમાન એ જોઈ અને જ્યારે બીજા ભગવાનના ભક્તો છે એ સ્વામિનારાયણ સંપ્રદાયને સ્વીકારે તો સહેજે ગામગુરુને શિષ્યો ઓછા થાય, એટલે બિચારાને તકલીફ તો પડે, એટલે રાજાને ફરિયાદ કરે. પછી રાજા એમ કે ગાયો ગાયો બાંધે, એમાં અમારે કંઈ લેવા દેવા, એ વિવેક નથી. ગાય ગાયને વિશે પણ ફરક હોય, હોય કે નહીં ભાઈ? એક ખોજી ગાય હોય, એક મારકણી ગાય હોય, કોઈ 2 લિટર દૂધ દેતી હોય, કોઈ 10 લિટર દૂધ દેતી હોય, કોઈ ગીરની ગાય હોય, કોઈ જર્સી ગાય હોય. જર્સીને જો કે ગાય જ ન કહેવાય, પણ છતાંય આપણે કઈ હાલો, અત્યારે નવો જમાનો છે એટલે દૂધ આપે એ ગાય. બોલો, એમાં કોઈ ગોધ હોય? સબ સોમલે. પદાર્થનો વિવેક છે એ અત્યંત જરૂરી છે. આ એક વિવેક. સત્પુરુષને અસત્પુરુષની સમજણમાં મોટામાં મોટો ડિફરન્સ હોય તો આ. મહારાજે સત્પુરુષની સમજણમાં એ પણ એ કહ્યું કે સત્પુરુષ છે એ સત્શાસ્ત્રને વિશે, જો કે આ પુરુષોત્તમ નારાયણ વિના બીજા જે શિવ બ્રહ્માદિક દેવતા તેનું ધ્યાન જે મોક્ષને ઈચ્છતો હોય તેને કરવું નહીં, અને મનુષ્યને વિશે તથા દેવતાને વિશે જે પુરુષોત્તમ નારાયણની રામકૃષ્ણાદિક મૂર્તિઓ તેનું ધ્યાન કરવું, ભગવાનનું ધ્યાન કરવું, ભગવાન સિવાય બીજા કોઈનું ધ્યાન ન કરવું. જ્યારે અસત્પુરુષ એમ કહે છે બધાનું ધ્યાન કરો, તો સામે પદાર્થ જ માયિક છે તો પ્રોબ્લેમ શું થશે? કે સૌથી પહેલામાં પહેલો પ્રોબ્લેમ એ થશે, પાછું યાર આગળ એને કેવું કીધું કે જેને વિશે પોતાનું મન આસક્ત થાય એ પદાર્થનું ધ્યાન કરો, અને પછી એમાં જો મન છે એ દોષ કલ્પે તો બ્રહ્મની ભાવના લઈ આવો. હવે એક વસ્તુ બહુ સીધી સાધી સાયકોલોજી પ્રમાણે કે જે જગ્યા ઉપર આપણું મન આસક્ત થયું ત્યાં દોષ દેખાય જ નહીં, બે મેચ જ નથી થતું. આસક્તિ થાય એટલે દોષ દેખાવાના જ નથી, બહુ સીધી વાત છે. કોઈ મા બાપને દીકરામાં કાંઈ દોષ દેખાય ગમે એવો હોય તો એમ જ કે અમારો દીકરો, અમારો કલ્પ છે ને બહુ ડાયો. હે કલ્પભાઈ તમે ડાયા કે નહીં? જો ઈ આ પાડે ને પપ્પા આ પાડે, હો ડાયો છે એટલે જ બેઠો જ બિચારો. પણ એ આસક્તિપૂર્વક નહીં, એમ વિવેકથી. ઓકે, આટલા ટકા એની અંદર ડાપણ છે અને આટલા ટકા એમને વિશે અજ્ઞાન છે. આટલો વિવેક એ સત્પુરુષને જેમ હોય એવી જ રીતે દરેકને હોય, તો એ સત્પુરુષની સમજણ છે. હવે મન જ્યારે આસક્ત થાય ત્યારે એમને વિશે દોષ કલ્પાય જ નહીં, અને ઉલટાનું કેવું થાય કે મન જ્યારે આસક્ત થયું કોઈ પણ આકૃતિને વિશે, કોઈ પણ પદાર્થને વિશે, એટલે આપણે માયામાં જોડાણા. આસક્ત થઈને પછી એનું ધ્યાન કરવાનું કીધું, હવે એનું ધ્યાન કરે એટલે વધારે આસક્તિ થાય, અને એના દોષ હોય એ પાછા ગુણ દે, કારણ કે વધારે ધ્યાન થાય. ધ્યાય તો વિષયાનપુંસ સંગસ્તે સુપજાયતે, જ્યારે એ વિષયનું ધ્યાન કરે ત્યારે એને એમાં આસક્તિ થાય, અને આસક્તિ થઈ જાય પછી સંગાત સંજાયતે કામઃ, એમાંથી એને કામ ઉત્પન્ન થાય, અને જ્યારે એ કામ પૂર્ણ ન થાય ત્યારે ક્રોધ થાય. કામાત ક્રોધો પ્રવર્તતે, ક્રોધાત ભવતી સંમોહ, અને ક્રોધથી બુદ્ધિ આવૃત થઈ જાય એટલે મોહ ઉત્પન્ન થાય, અને સંમોહાત બુદ્ધિ વિભ્રમઃ, એનાથી બુદ્ધિ છે એ ભ્રમવાળી થઈ જાય. બુદ્ધિમાં જ્યારે ભ્રમ વ્યાપી જાય કે મળું, મેં આટલી બધી મહેનત કરી, મને આટલું બધું ગમતું હતું, મને મળ્યું નહીં, એટલે ભ્રમ થઈ ગયો ને. અતિશય ગમતું હતું એટલે એનું ધ્યાન કર્યું પછી એ મળ્યું નહીં. મળ્યું નહીં, આપણે જેવી રીતે સવાર સાંજ પૈસાનું ધ્યાન કરીએ છીએ અને પછી ન મળે તો સાંજે કેવા નિરાશ થઈ જઈએ છીએ, અને મનમાં, અને આવું થોડોક સમય સુધી થાય એટલે પછી આપણને જ આપણા અંદર ડાઉટ થવા માંડે કે આઈ એમ નોટ ઇનફ કેપેબલ, અથવા તો મારી તાકાત નથી, હું આવું કરી નથી શકતો, અથવા તો લોકો મને એવી રીતે જોઈ નથી, અથવા આટલા આટલા કારણ છે એના આધારે લોકો આવું કહે છે, જે પણ છે બધો જ ભ્રમ, અને એનાથી બુદ્ધિ નાશ થઈ જાય. અને જ્યારે એમની બુદ્ધિની અંદર સંકુચિતતા આવી જાય પછી એને એક વખત એવી બિલીફ સિસ્ટમ ક્રિએટ થઈ ગઈ કે આઈ કેન નોટ, બુદ્ધિ ભ્રંશાત પ્રણશ્યતી, પછી પતન જ થાય, પછી આગળ ન વધે. આ બાળક નાનકડો છે, કેટલામું ભણે ભાઈ? હા, તું 7મું. કેટલા પર્સન્ટેજ આવે તારે? ટકા કેટલા આવે? આ વખતે કોરોનાનું વેકેશન છે કે કેમ? કાંઈ વાંધો નહીં, જે પણ એના ટકા આવતા હશે. હવે ફોર એક્ઝામ્પલ કે બહુ ડાયો છે, હોશિયાર છે ભણવામાં, સારા ટકા લઈ આવે છે, ત્યાં સુધી કંઈ વાંધો નથી. અને 7મામાંથી 10મામાં જશે ને 10મામાં બોર્ડની એક્ઝામ આવશે, અને પછી થોડા ટકાવારી ઓછી, કારણ કે જેટલા કેજીમાં ટકા આવતા હોય એટલા 5મા ધોરણમાં ન આવે, ને જેટલા 5મામાં આવતા હોય એટલા 8મામાં ન આવે, ને જેટલા 8મામાં આવતા હોય એટલા 10મામાં ન આવે, ઘટતા જાય કે નહીં? જનરલી આવું થાય. તમે જોજો આપણું બધાનું રિઝલ્ટ જોઈ લેજો. તો 10માની અંદર જ્યારે ટકાવારી ઘટે ત્યારે એના પપ્પા એમ વિચાર કરે કે કેજીની અંદર તો તારે 99.99 આવતા હતા ને અત્યારે તારે કેમ ખાલી 60 જ આવે છે, તું બોગો છો, બુંધિયાળ છો, આમ છે તેમ છે, બરાબરનું પ્રેશર આપે રાખે. આખું વર્ષ સુધી એના પપ્પા આમ ડ્રિલિંગ કરે રાખે એના બ્રેઇન ઉપર, એટલે ઓલાની આખી માનસિકતા છે એ ફરી જાય. અને એમાં એ 60% લઈ આવતો હતો ને એની બદલે એનું પ્રોડક્શન છે એ 40% આવીને ઊભું રહીએ, 50% આવીને ઊભું રહીએ. અને પછી આપણે બોર્ડની એક્ઝામ પૂરી થાય ને પછી એને એમ થઈ જાય કાં તો હું ક્યાંય ન રહ્યો, થઈ જાય કે નહીં, રિઝલ્ટ આવતું બંધ થઈ જાય, વધે નહીં ઘટે જ, આવું થાય. બુદ્ધિનાશાત પ્રણશ્યતિ, કારણ કે એની બુદ્ધિ કામ કરતી બંધ થઈ ગઈ અને ભ્રમ થઈ ગયો, હું કરી શકીશ કે નહીં કરી શકું એને ક્લિયર ડિસિઝન જ નથી આવતો, એટલે એની બુદ્ધિ ભ્રમમાં પડી, બુદ્ધિ ભ્રમમાં પડી એટલે એ પ્રણશ્યતિ એનો નાશ થઈ જાય. આવું ને આવું જ ભગવાનના માર્ગે છે કે જ્યારે આ બધા પદાર્થોને વિશે એક ભાવના કરીને મન આસક્ત થયું, એટલે એમાં કામના થઈ, પ્રાપ્ત કરવાની ઈચ્છા થઈ, અને પ્રાપ્ત ન થયું એટલે ક્રોધ થયો, ક્રોધથી બુદ્ધિ આવૃત થઈ ગઈ, એટલે પછી જ્યાં જુએ ત્યાં બધાને ખીજાય, જેને ન ખીજાવાનું એને ખીજાય. આપણે નથી ક્યારેક બોસ તકલીફ બોસ પાસે થઈ ગઈ હોય અને ઘેરે આવીને રાડ્યો નાખતા હોય, હવે ખીજાવાનું ત્યાં પ્રોબ્લેમ ત્યાંનો છે ને રિઝલ્ટ આ લોકો ભોગવે છે, થાય છે કે નહીં આવું? ક્યારેક ટેન્શન છે એ બિઝનેસનું હોય અને ઉકાળો બધો ઘર ઉપર નીકળતો હોય, કારણ કે ક્રોધથી બુદ્ધિ ભ્રમી જાય છે, મોહ વ્યાપી જાય છે, એટલે ક્યાં શું કરવું એ ખબર જ ન પડે. અને આવી રીતે બુદ્ધિને જ્યારે ભ્રમ થઈ જાય એટલે પછી આપણે ડિસ્ટર્બ થઈ જઈએ અને એનું પતન જ થાય. એ વખતે બુદ્ધિનો જે કંટ્રોલ કરી શકે એ જ વ્યક્તિ કંટ્રોલ કરી શકે જેને પૂર્ણ વિવેક છે, એને પાક્કી ખબર છે કે મારા બોસ મને જે ખીજાય છે એ આટલા માટે ખીજાય છે, એનું ઇન્ટેન્શન આ છે, એક્ઝેક્ટલી હી ઇઝ વિલિંગ ટુ ગેટ ધીસ, અને હું એમાં ફેલ ગયો છું, અથવા તો આટલા ટકા ફેલ ગયો છું, અથવા આના આના કારણે ફેલ ગયો છું, ઓકે લેટ ઇટ મી કરેક્ટ, ટુમોરો આઈ વિલ ડુ ઇટ, અથવા તો ડે આફ્ટર ટુમોરો આઈ વિલ ડુ ઇટ. એને કોઈ દિવસ ભ્રમ નહીં થાય, એનો બોસ ગમે એટલી રાડ્યું નાખશે ને તો એ ઘેરે આવીને શાંતિથી જમતો હશે અને સાંજે હુઈ જશે, કારણ કે બુદ્ધિની અંદર વિવેક છે. વિવેક છે એને ટેન્શન થાય જ નહીં, એને કોઈ દિવસ ભ્રમ થાય નહીં. જેને ભ્રમ ન થાય એ ત્યાંના ઉકાળા અહીંયા ન કાઢે, અને જેને ભ્રમ થાય એને દુખતું હોય પેટને કૂટે માથું. આર યુ એગ્રી વિથ ધીસ વન? તો આપણે સત્પુરુષ છે કે અસત્પુરુષ? હલ્લો, કેમ આ તો કઈ શાસ્ત્રની એકલાની વાત નથી, હં? કારણ કે આપણા વ્યવહારની અંદર જે આપણે કરીએ છીએ એ જ આપણું વર્તન છે, અને એ વર્તનના આધાર ઉપર જ આપણને નક્કી થાય કે ઓકે આપણે ઘેરે જો આવું કરી શકતા હોય, બિઝનેસ ઉપર આવું કરી શકતા હોય, તો આપણી બુદ્ધિ વિવેક ઉપર છે, આપણે સત્પુરુષ છીએ. તો તમે સત્પુરુષ જ છો, જો તમે બેલેન્સ રાખી શકતા હો તો તમે સત્પુરુષ, અને બેલેન્સ નથી રાખી શકતા તો મારે નહીં કહેવાય પણ ડેશ ડેશ ડેશ, એમ તો ન જ કહેવાય ને ભગવાનના ભગત બધા બેઠા છે એટલે. પદાર્થનો વિવેક સૌથી પહેલું, એગ્રી? નેક્સ્ટ બીજો પોઈન્ટ, સત્પુરુષ અને અસત્પુરુષની વચ્ચેનો જે ભેદ છે એ પદાર્થના વિવેકની સાથે સાથે એમની જે પાત્રતા છે, એમની જે યોગ્યતા છે, એમનું પણ એનાલિસિસ, એમનું પણ એસેસમેન્ટ. જેમ કે ભગવાન શ્રી કૃષ્ણ એ દ્વારિકાને વિશે હતા ત્યારે 16108 એમની પટરાણીઓ હતી, 8 પટરાણીઓ અને 16100 એમની રાણીઓ, ટોટલ 16108 રાણીઓ એ એમને પતિ ભાવે ભજતા હતા, કે નહીં? અને એવી જ રીતે એ શ્રી કૃષ્ણ ભગવાન જ્યારે ગોકુળમાં હતા ત્યારે એમના કોઈની પણ સાથે લગ્ન નહોતા થયા, અને બધી જ ગોપીઓ એમને પતિ ભાવે ભજતી હતી, રાઈટ? તો જ્યારે ગોપીઓ છે એ પતિ ભાવે ભજે છે તો શ્રી કૃષ્ણ ભગવાન સામે પાત્ર એવું છે, એટલે એમણે જે પણ સમર્પણ કર્યું એ સમર્પણથી એ એટલી ઊંચી પદવીને પામી ગયા કે સામાન્ય પત્ની પોતાના પતિને વિશે સમર્પણ કરે તો પણ એ રીતે ન પામી શકે એટલી નિર્ગુણ અવસ્થાને પામી ગયા. ગોપીઓ છે આજે, એમનું આપણે ગોપીજન વલ્લભાઈ નમઃ કહીએ છીએ, એમનું સ્મરણ કરવાથી આજે આપણા પાપ દૂર થઈ જાય એટલી કક્ષા સુધી એ પહોંચી ગયા. કારણ કે સામે પાત્ર એવું હતું, પુરુષોત્તમ જેવું પાત્ર હોય અને એમને વિશે પોતાનું સમર્પણ થયું તો એ પાત્રનો વિવેક જે છે એમના આધારે એમણે સમર્પણ કર્યું તો એ સમર્પણ છે એમને અપલિફ્ટ કરનારું થયું, નિર્ગુણ અવસ્થાને પમાડનારું થયું. એટલે પાત્રની પાત્રતા પણ જોવી જોઈએ. બીજી બાજુ એવો ને એવો જ દ્રષ્ટાંત તરીકે આપણે લેવું હોય તો બીજું પણ લઈ શકાય કે દરેક પત્ની છે એ પોતાના પતિને પરમેશ્વર માની અને પતિવ્રતાના ભાવે એકદમ પ્યોરલી, આજકાલના જેવું નહીં પણ એમ કે રિયલમાં સતયુગ, પહેલો સતયુગ હતો ને એમાં જેવી પતિવ્રતાના લક્ષણો હતા એવી જ રીતે પતિવ્રતા વ્રતનું પાલન કરી અને સમજો કે આપણે અહીંયા બેઠા છીએ એટલે તમારા ઘરના તમને પતિ પરમેશ્વર માની અને તમારી પૂજા કરે, દરરોજ શીરા પૂરીને એ જમાડે અને દરરોજ તમને પગ દાબીને સુવડાવે, દરરોજ સવારમાં તમે ઉઠો એટલે ઘરમાં ગરમ પાણી તૈયાર હોય, ઘરમાં ગરમ ચા નાસ્તો તૈયાર હોય અને તમારી સંપૂર્ણ રીતે સેવા કરે, આખી જિંદગી સેવા કરે, તો એ નિર્ગુણ અવસ્થાને પામી જાય? હલો, તમને લાગે છે કે પામી જશે? તમને લાગે છે કે એમનું કલ્યાણ થઈ જશે? એમનું તમારું તો થઈ જ જાય, કારણ કે આખી જિંદગી આવી રીતે સેવા કરી એટલે આપણું તો કલ્યાણ થઈ જ ગયું. સારું જ છે ને, કંઈ ખોટું નથી, કરવું જ જોઈએ અને હકીકતમાં એ જ ધર્મ છે. પણ જે આધ્યાત્મિક રીતે એમને જન્મ મરણના ચક્કરમાંથી છૂટી જવું અને ભગવાનના ધામને પ્રાપ્ત કરી જવું, એવું એ આપણને પરમેશ્વર માનીને એ આપણી સેવા કરે તો એમને એ પ્રાપ્તિ ન થાય. થાય? હલો, સ્વર્ગની પ્રાપ્તિ થાય, બહુ બહુ તો સ્વર્ગ, કારણ કે એમણે ધર્મનું પાલન કર્યું છે એટલે એમને સ્વર્ગની પ્રાપ્તિ થાય. પણ એમને પુરુષોત્તમ નારાયણ ભગવાનની પ્રાપ્તિ ન થાય. પાત્રનો ભેદ છે. આપણે ગમે એમ તો એ જીવ છીએ. બહુ આમાં એકાંતિક ભક્ત હશે અને એમને એકાંતિક ભક્તના ભાવે કરીને જો એમની સેવા કરશે તો એમને ભગવાનની ભગવાનનું ધામ મળશે અને મુક્તિ પ્રાપ્ત થશે. પણ જો એમને પતિ ભાવે કે સસરાના ભાવે કે પિતા પુત્રના ભાવે સેવા કરશે તો એમને એ જ પ્રમાણે ફળ મળે. યસ્ય ભાવના યાદૃશી ફલમ જાયતે સિદ્ધિર જાયતે તાદૃશી, એમને એવી જ સિદ્ધિ થાય, જેની જેવી ભાવના એવી એમને સિદ્ધિ થાય છે. શ્રી કૃષ્ણ ભગવાનને પતિ માને અને એમનું કલ્યાણ થઈ જાય. દરેક પત્ની પોતાના પતિને પતિ પરમેશ્વર માને છતાં પણ એમનું કલ્યાણ નથી થતું, કારણ કે શ્રી કૃષ્ણ ભગવાન પાત્ર અલગ છે અને સામાન્ય પતિ એ પાત્ર અલગ છે. આ માયાથી આવરિત પાત્ર છે. શ્રી કૃષ્ણ છે એ માયાતીત પાત્ર છે, માયાપતિ છે. એટલે માયાપતિ છે એમની સાથે એ સંબંધ જોડે તો એ પણ નિર્ગુણ અવસ્થાને પ્રાપ્ત કરી જાય. આ બીજો વિવેક છે કે પાત્રતા જોવી જોઈએ. અહીંયા મહારાજે એ જ કહ્યું છે કે સત્પુરુષ છે એ ભગવાનના તમામ અવતારો છે, એમનું જ ધ્યાન કરે છે, એટલે એમને પાત્રનો વિવેક બરાબર સમજાય છે. એ સામાન્ય માણસનું ધ્યાન નથી કરતા. એટલે જેમ સામાન્ય સ્ત્રી છે એ પોતાના પતિને પરમેશ્વર માનીને પૂજે, એવી રીતે એ દરેકને નથી પૂજતા, એ પરમાત્માને જ પૂજે છે, કારણ કે એમાં પરમાત્માનો વિશેષ આવિર્ભાવ છે અને શાસ્ત્ર સિદ્ધ છે. અણુએ અણુમાં પરમાત્માનો વાસ, એ પણ શાસ્ત્ર સિદ્ધ છે. પણ આવી રીતના પરમાત્મા એ જ ધ્યેય છે, કારણરૂપ પરમાત્મા એ જ ધ્યેય, એટલે કે ધ્યાન કરવા યોગ્ય છે અને એમનું ધ્યાન થવું જોઈએ. એ વિવેક સત્પુરુષને છે. જ્યારે એ પરમાત્માનું ધ્યાન કરે છે ત્યારે એમને વિશે જે રાગ પડ્યા છે, એમને વિશે જે આસક્તિ પડી છે, એમને વિશે જે મોહ પડ્યો છે, કામ પડ્યો છે, ક્રોધ પડ્યો છે, બધું જ દૂર થતું જાય છે. જ્યારે માયાથી આવૃત પદાર્થ છે એમનું જ્યારે એ ધ્યાન કરે છે ત્યારે અંદર પડેલા રાગ છે ઉદય થાય છે અને એ વધે છે, ઘટતા નથી, એટલે અસત્પુરુષ છે. પરિણામે એ અસત્પુરુષ થાય છે અને પરિણામે આ સત્પુરુષ થાય છે. એક ત્રીજો વિવેક છે કે જ્યારે પરમાત્મા એ પણ પ્રાપ્ત થયા, પણ એમાં જો ભાવની વિશુદ્ધિ ન હોય તો બહુ મોટો પ્રોબ્લેમ થઈ જાય. મળ્યો પરમાત્મા, સાક્ષાત પરમાત્મા મળ્યા, અને છતાંય એમાં આપણે એ ભાવથી એને સમજી ન શક્યા, એમને ભજી ન શક્યા, એમની સાથે કનેક્શન ન કરી શક્યા. જે ભાવથી ગોપીઓએ કનેક્શન કર્યું, એવા ભાવથી, જે ભાવથી ગોપાળાનંદ સ્વામીએ શ્રીજી મહારાજની સાથે કનેક્શન કર્યું, એવું કનેક્શન, એવો સંબંધ આપણે સ્થાપિત ન કરી શક્યા તો બહુ મોટો લોસ આપણને પડે. જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન અહીંયા હતા ત્યારે એમના ચિરંજીવીઓ એમની સાથે રહેતા હતા, એમને પિતા અને પુત્ર વચ્ચેનો સંબંધ હતો, દૈહિક સંબંધ પિતા અને પુત્ર વચ્ચેનો હતો. પણ એમ છતાંય ભાગવતની અંદર એમ લખ્યું છે કે નિતરામ દુર્ભગા, નિરંતર અભાગ્યા રહી ગયા. કેમ? તો કે પરમાત્માને જેવા જાણવા જોઈએ એવા એ જાણી ન શક્યા પોતાની કચાશને લીધે. એવી જ રીતે શ્રી કૃષ્ણ ભગવાન જ્યારે ગોકુલની અંદર હતા અને એ વખતે ગોપીઓએ જાણી લીધા, પણ વળી પાછો ક્યાંક યજ્ઞ ચાલતો હતો તો ત્યાં ગયા શ્રી કૃષ્ણ ભગવાન, તો તરત યજ્ઞ કરાવનારા જે હતા એ તરત જ, કારણ કે યજ્ઞશાળાની અંદર તો પ્રવેશ નિષેધ હોય, હાથ પગ ધોઈ ધોતી પહેરી અને પછી જવાનું હોય. હવે શ્રી કૃષ્ણ ભગવાન તો ત્યારે નાના, અને ગાયો ચરાવતા ચરાવતા સીધા પહોંચી ગયા અને કહ્યું કે લાવો આહુતિઓ, હું સ્વીકાર કરું. કે પાછું એવું કેવું, એટલે ઓલા તરત જ હળકતા ઉંબાડિયા લઈને દોડ્યા પાછળ કે બારો રહે તો અમારી યજ્ઞશાળા અભડાવી નાખી. કે સામે દેખાય છે, પ્રગટ છે, પણ છતાંય તે અજ્ઞાન છે, એટલે એમને કોઈ પ્રાપ્તિ થતી નથી, એમનું અપલિફ્ટમેન્ટ થતું નથી, એમને ગોપીઓ જેવું નથી થતું. અષ્ટપટરાણીઓ હતા, એમને તો ભગવાનને વિશે અતિશય અપ્રતિમ ભાવ, પણ જે 16,100 એ રાણીઓ હતા, તો મહારાજે એવું વચનામૃતમાં લખ્યું છે કે સામનું રૂપ જોઈ, એમના દીકરા, પણ એમનું રૂપ જોઈ અને એમના મનમાં એમ થયું કે ભગવાન કરતાં વધારે રૂપાળા છે. રૂપે કરીને પુત્રને વિશે ભગવાન કરતાં આધિક્ય મનાણું, તો ભગવાનની ગૌણતા થઈ ગઈ. કારણ કે સાંબ અને શ્રીકૃષ્ણ ભગવાન એ બંનેને વચ્ચે પિતા પુત્ર ભલે ભગવાનના જ દીકરા છે, એટલે પણ એમ છતાંય તે ભેદ તો ખરો ને, તાત્વિક ભેદ બહુ મોટો છે. અને એ ભેદના આધારે એ જો વિવેક ક્લિયર હોય કે કૃષ્ણ તત્વ અલગ છે અને આ તત્વ અલગ છે, તો કોઈ દિવસ એમને વિશે મોહ ન થાય. આપણને આજે પણ સવારથી ઉઠીને સાંજ સુધીમાં જે મોહ થાય છે, અરે આજે તો તમે ભજીયા બનાવ્યા કાંઈ, આજે તો કાંઈ તમે અડદિયો બનાવ્યો, તો એ જે પણ મોહ થાય છે, કારણ કે આપણી પાસે તત્વનો વિવેક નથી, એટલા માટે અવિવેકના કારણે, અજ્ઞાનના કારણે થાય છે. એવું ને એવું જ આપણા સવારથી સાંજ સુધીના તમામ વ્યવહારની અંદર છે. અહીં આધ્યાત્મિક દ્રષ્ટિએ સમજીએ, વ્યવહારિક દ્રષ્ટિએ સમજીએ, પારિવારિક દ્રષ્ટિએ સમજીએ, દરેક દ્રષ્ટિની અંદર વિવેક છે, એ અવશ્યમ ભાવી છે. પાત્રનો વિવેક, પાત્રતાનો વિવેક, આપણી યોગ્યતાનો વિવેક, અને એ વિવેક એક વખત નક્કી થઈ ગયા પછી મનની અંદર ઠરાવી રાખવા માટે, એ વિવેકને સ્થિર કરી રાખવા માટે ભગવાન સ્વામિનારાયણે છેલ્લો ઉપાય કહ્યો, પતિવ્રતાની ભક્તિ કરવી. જે પુરુષોત્તમ નારાયણ એમનું જે પણ સ્વરૂપ આપણને પ્રાપ્ત થયું છે, એમની પતિવ્રતાના પેઠે ભક્તિ કરવી. કેવી રીતે? તો પાર્વતીજીનું દ્રષ્ટાંત આપ્યું. પાર્વતીજી જ્યારે દક્ષના દીકરી હતા અને યજ્ઞમાં બળી મૂવા, ત્યાર પછી એમણે હિમાલયને ત્યાં પુત્રી સ્વરૂપે પ્રગટ થયા અને દ્વિતીય જન્મ ધારણ કરી નારદજી પધાર્યા. હાથ જોયો, કહ્યું કે તમારા પતિ તો શંકર થશે, પણ પુત્રી તમારે એમને પ્રાપ્ત કરવા માટે તપ કરવું પડશે. જંગલમાં ગયા, અતિશય તપ કર્યું. એમના તપથી જ્યારે ભગવાન પ્રસન્ન થવાના હતા તો એમના પહેલાં એમના તપની પરીક્ષા કરવા માટે સપ્તર્ષિઓ આવ્યા. સપ્તર્ષિઓએ કહ્યું કે બેટા શા માટે તપ કરે છે, પૂછ્યું એમણે. તો પાર્વતીજીએ કહ્યું કે મારે પતિ તરીકે શંકરને પ્રાપ્ત કરવા છે, એટલા માટે હું એમને પ્રસન્ન કરવા માટે તપ કરું છું. એટલે સપ્તર્ષિઓ થોડા નીચું જોઈ ગયા. એટલે પાર્વતીજીએ પૂછ્યું કેમ, તો કે દીકરી તને એના કરતાં સારો મૂર્તિઓ બતાવીએ તો, એના કરતાં સારો મૂર્તિઓ બતાવીએ તો. જો એ શંકર ભગવાન છે ને, એમની પ્રેરણાથી જ આવ્યા હતા પરીક્ષા કરવા માટે, એમને રહેવા માટે ઘર પણ નથી, એમને રહેવા માટે પહેરવા માટે વસ્ત્રો પણ નથી. હવે એમની પાસે વસ્ત્ર નહીં હોય તો તને કેવી રીતે શૃંગાર સજી આપશે? મેરેજ એનિવર્સરીના દિવસે તને એમ કે બે તોલાનો હાર કેવી રીતે લઈ આવી આપશે? એમ ટૂંકમાં એને કંઈક આવું કંઈક કેવું હશે. જેમને પોતાનું રહેવાનું ઘર નથી, જેમની પાસે પોતાના પહેરવાના વસ્ત્રો નથી, હવે ન હોય તો સમજી શકાય, પણ એનાથી ઉલટું, હવે એ જે માળા પહેરે છે એ મુંડની માળા છે, તને જોઈને બીક લાગશે, ડરી જઈશ, તું રાજાની દીકરી. એ જે કંકણ પહેરે છે એ સર્પના કંકણ છે, હવે સર્પની ભેળું રહેવાનું? આપણા ઘરમાં તો એક દિવસ ખાલી નાગપાંચમને દિવસે ચિતરેલા સર્પની પૂજા કરીએ, બાકી તે દિવસે જો સાચા નાગ દેવતા નીકળ્યા હોય તો લાકડી લઈને દોડીએ. પાર્વતીજીને તો કાયમ નાગપંચમી, બોલો. એટલું નહીં, પાછું જમવાનું શું? તો કે હવે જો એ ધ્યાનમાં વિયા ગયા તો ક્યારે પાછા આવે, સમાધિમાં ગયા તો ક્યારે પાછા આવે, કાંઈ નક્કી નહીં. એમના કરતાં સારો મૂર્તિઓ અમારી નજરમાં છે એ વિષ્ણુ ભગવાન છે. એમની પાસે સુવર્ણનો ડગલો, એમની પાસે જમાવટ બધી તમે જોઈ લો વૈકુંઠધામમાં, કે બધી જ રીતે તમારે ક્યાંય કંઈ કશું ઘટે નહીં. રૂપ રૂપના અંબાર, સામર્થ્ય આ તે બીજું ત્રીજું બધું તમારે ક્યાંય, એટલે ક્યાંય ઓલું થાય નહીં. તું જઈને સુખી થા ને, એટલા માટે અમે તને આ કહીએ છીએ. આટલા વચન પાર્વતીજીએ જ્યારે સાંભળ્યા એટલે તરત એમણે કહ્યું સપ્તર્ષિઓને કે આપ તો ઋષિ મુનિઓ છો, તમે જે કહો છો એ મેં જ્યારે નક્કી કર્યું કે મારા પતિ એ શંકર છે એવું માનસિક ભાવે મેં નક્કી કરી લીધું, એમના પહેલાં જો તમે કહેવા આવ્યા હોત તો કદાચ હું સાંભળત, કદાચ. પણ હવે મનથી હું શંકરને વરી ચૂકી છું, હવે જો હું મારા મનને શંકરમાંથી ફેરવી અને હું વિષ્ણુમાં લઈ જાઉં તો મારું પાતિવ્રત્ય વ્રત નાશ પામે, મારું પતિવ્રતાપણું જાય. આજે મેં મારા મનને શંકરમાંથી વિષ્ણુમાં ફેરવું, કાલે વિષ્ણુમાંથી હું બીજે કંઈક ફેરવીશ, અને પરમ દિવસે ત્યાંથી ફેરવીને વળી પાસે ત્રીજે કંઈક ફેરવીશ, મારું મન છે ને એ ફરતા શીખી જશે. અને જ્યારે મન ફરતા શીખી જાય પછી એનું પતિવ્રતાપણું રહે નહીં, પતિવ્રતાપણું ન રહે. સંબંધ સ્થૂળ ભાવે બીજા વ્યક્તિઓને માન સન્માન એ બધું વ્યવહારની રીતે જે પણ કરવું ઘટે એ કરવાનું જ હોય, પણ પતિને વિશે જે એમની બુદ્ધિ છે, પતિને વિશે જેવો એમનો નિશ્ચય છે, એવો નિશ્ચય બીજા કોઈ પુરુષને વિશે કરાય નહીં. સંકલ્પ પણ થાય ને, આજે કળિયુગમાં સમજવા જેવું છે, જો સ્ત્રીને એવો સંકલ્પ પણ થાય કે હું જેમને વરી છું એમના કરતાં ફલાણા ભાઈ છે ને તો વધારે રૂપવાન છે, વધારે ગુણવાન છે, વધારે પૈસાવાન ધનવાન છે, તો પણ એમનું પતિવ્રતાપણું નાશ પામે. ખાલી આટલો જ સંકલ્પ. એટલે મહારાજે શિક્ષાપત્રીમાં એવું કહ્યું કે જે સુવાસીની સ્ત્રી છે એમણે પોતાના પતિ રોગી હોય, અંધ હોય, દરિદ્ર હોય, જેવા પણ હોય, એમને વિશે જ એમના મનને સ્થિર રાખવું, પણ ડોલવા દેવું નહીં. અન્ય પુરુષને વિશે એવા ગુણ જોઈ એમને પોતાના મનને ડોલવા ન દેવું. જે છે મારું પ્રારબ્ધ છે, મારા ધણી છે. હવે આજે તો થોડુંક આ જમાનો અલગ છે એટલે આપણે આ વાત કરવી તે ક્યારેક હાસ્યાસ્પદ બને, ન ફાવ્યું તો છૂટું કરી નાખો કે હાલતા બદલી જાય. બોલો, ટ્રેન્ડ વેસ્ટર્ન કલ્ચરનો ટ્રેન્ડ લાગી રહ્યો છે સંસ્કૃતિને, એટલે પતિવ્રતાપણાની વાતો પણ એક હાસ્યાસ્પદ થઈ જશે આવતા 15-20 વર્ષની અંદર. તો અત્યારે અડધી થઈ ગઈ છે, પછી તો તમે કોઈ પતિવ્રતાની વાત કરશો ને તો એ બધાને આશ્ચર્ય થશે, લે એવું હોય હે એવું. એક શાસ્ત્રીજી મહારાજ અમેરિકા ગયા, સ્વામી સાથે હતા, લક્ષ્મીનારાયણ સ્વામી, અને ત્યાંના મેયર છે એ અને એમના પત્ની બંને દર્શને આવ્યા, એટલે સાથે હરિભક્તો હતા. એમણે કહ્યું કે સંતો છે એમને અષ્ટાંગ બ્રહ્મચર્ય વ્રત છે, એટલે જ્યારથી પણ એ સાધુ થયા છે ત્યાર પછીથી સ્ત્રીની સાથે એક પણ પ્રકારનો સંપર્ક નથી રાખતા. તો એને આશ્ચર્ય થયું, હે એ જીવે કેવી રીતે, પ્રશ્ન કેવો પાછો, એ જીવે કેવી રીતે. એમને એવું મનાઈ ગયું છે કે પત્ની વગર કોઈ જીવી શકતું નથી. એવી જ રીતે આ પણ ટ્રેન્ડ આવે છે ને, અત્યારે ત્યાં એવો ટ્રેન્ડ તો ફૂલ થઈ ગયો છે. ઓન એન એવરેજ અમેરિકન મેરિટલ લાઈફ ઇઝ 8 યર મેક્સિમમ, ઓન એન એવરેજ થાય છે. 8 વર્ષ સુધી મેક્સિમમ લગ્ન ટકે, 8 વર્ષ પછી તો બદલી જ ગયા હોય. એટલાન્ટાની અંદર આપણે નવું ચર્ચ લીધું ત્યારે રિનોવેશનનું કામ ચાલતું હતું, ને એક 49 વર્ષનો માણસ છે એ પ્લમ્બિંગનું કામ કરવા માટે આવ્યો હતો, ડ્રેનેજને આ તેને બધું રિપેરિંગ કરવાનું હતું થોડું, તો એ ડ્રેનેજનું કામ કરતો હતો. એક દિવસ અમે સંતો ગયા, પૂછ્યું, હે એનું નામ જોન હતું, કીધું, હે જોન હાવ આર યુ, તો કે ફાઇન, વોટ્સ યોર એજ, તો કે 49, કે 49. મેં કીધું, આર યુ લિવિંગ ધ હેપી લાઈફ, તો કે યસ યસ આઈ એમ એન્જોઈંગ. મેં કીધું, વેરી રિયલી વેરી ગુડ, તો કે આઈ યુ નો સ્વામી કે આઈ હેવ 7th વાઇફ, મારે 7મી પત્ની છે. એન્ડ યુ નો દેર ઇઝ અ સરપ્રાઈઝ. મેં કીધું, વોટ, તો કે માય વાઇફ ઇઝ 24 એન્ડ આઈ એમ 49, મારી પત્ની છે એ 24 વર્ષની છે અને હું 49 વર્ષનો છું, અને આ 7મી પત્ની છે. બોલો, દેર ઇઝ અ ટ્રેન્ડ, ફ્રિકવન્ટલી ચેન્જીસ. જોકે એ ફ્રિકવન્ટલી ચેન્જ એમનેમ નથી થતા, એની પેઇન તો ઘણા બધા હોય છે. જ્યાં સુધી બીજી જગ્યાએ સેટલમેન્ટ ન થાય ત્યાં સુધી પ્રીવિયસ વાઈફ હોય એનું ભરણ પોષણ કરવાના ને એ બધા કાયદા બહુ કડક હોય છે. આ તો આપણે ઘણી વખત શું છે, સાંભળી સાંભળીને પછી એમ થઈ જાય કે આના કરતાં અમેરિકામાં વધતો સારું હતું, એટલે બહુ કંઈ આકર્ષિત થવા જેવું છે નહીં. હા, એટલું ખરું કે કાયદા કાનૂન થોડાક એ પ્રમાણે હોય, એટલે એટલું જલ્દી પતે ને ઓછું પતે, પરંતુ પતિવ્રતાપણું છે એ નાશ પામી જાય, અને પછી તે વાતો પણ હાસ્યાસ્પદ લાગશે. એવી જ રીતે ભગવાનના ભક્ત છે એમને જે પણ એક પરમાત્મા પ્રાપ્ત થયા છે એમને વિશે પતિવ્રતાપણાની ટેક રાખે અને એમને વિશે એ ભક્તિ કરે તો એમની એ ટેકથી એમનો ઉદ્ધાર થઈ જાય. જેવી રીતે ગોપીઓ છે એમને એક વખત શ્રીકૃષ્ણ ભગવાન મળ્યા ત્યાર પછી એમને જગતના તમામ પદાર્થ છે ઝેર જેવા થઈ ગયા. કોઈ પણ પુરુષ છે એમના માટે એ પુરુષોત્તમ સમાન ન રહ્યા, પુરુષોત્તમ છે ઉત્તમ જ રહ્યા. એવી જ રીતે પતિવ્રતાની ટેકથી આપણને જે પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ પ્રાપ્ત થયા છે એમને આપણે પતિવ્રતાના ભાવે કે મને મળ્યા મારા મહારાજ, કોટી જન્મ લગ રગડ અમારી, એવું ક્યારેક ક્યારેક મનન કરવું જોઈએ. આ એક જન્મ નહીં, કરોડ કરોડ જન્મ જો મને સ્વામિનારાયણ ભગવાનને માટે કુરબાન કરવા પડે તો હું કુરબાન કરવા માટે તૈયાર છું. આવી એક માનીનતા, આવી એક બિલીફ સિસ્ટમ તૈયાર થાય તો એ માનીનતા અને એ હૃદયનો જે ભાવ છે એ પાતિવ્રત્યપણું, અને એવા ભાવથી ભગવાન પ્રગટ થાય છે અને ભગવાન છે આપણને આને આ જન્મે જ આપણી મુક્તિ કરી દે છે, તત્કાળ સિદ્ધિને પ્રાપ્ત થવાય છે. જો એ પતિવ્રતાપણું ન આવ્યું અને સામાન્ય રીતે બધા જ એક સરખા તો આમાં મન ભમે છે એમ, બીજામાં ભમશે ને બીજામાં ભમે છે એમ ત્રીજામાં ભમશે. મન એક જગ્યાએ સ્થિર નહીં થાય, અને મન જ્યારે સ્થિર નહીં થાય ત્યારે એમની વિશે સંબંધ સ્થાપિત નહીં થાય. જ્યારે સંબંધ સ્થાપિત નહીં થાય એટલે એમની અંદર જીવાત્માની અંદર બળ નહીં આવે. એક પરણેલી પતિવ્રતા નારી હોય, એમને કંઈ પણ પ્રોબ્લેમ થાય તો એમને એટલું આશ્વાસન હોય હૃદયની અંદર એમ હોય કે મારા પતિ બેઠા છે, ત્યાં સુધી મારે કંઈ ચિંતા કરવાની જરૂર નથી. પણ એક વેશ્યા નારી હોય તો એમને પોતાના તમામ પ્રશ્નોની ચિંતા એને પોતે જ કરવાની હોય, હોય કે નહીં? કારણ કે એમના માટે કોઈ નથી. એમ આપણું મન છે એ જ્યારે વ્યભિચરી જાય, વ્યભિચાર ભાવને પામી જાય, ત્યારે આપણે અંદરથી એકલા પડી જઈએ છીએ. આ એ બીજો લોસ છે. પરમાત્માના તમામ સ્વરૂપો ધ્યાન કરવા યોગ્ય છે, પરમાત્માના તમામ અવતારો ધ્યાન કરવા યોગ્ય છે, પરમાત્માના તમામ અવતારો કલ્યાણકારી છે, પણ એ તમામ અવતારોમાં પણ એક અવતારને સિલેક્ટ કરી લેવા જોઈએ અને એમને વિશે આપણો સંબંધ સ્થાપિત કરી દો. એ જેવા કોઈ નહીં મારા માટે, રાઈટ? એ જેવા કોઈ નહીં. અને પછી જે જીવમાં બળ આવે, પછી એમનું જે રક્ષણ પરમાત્મા કરે, પછી એમને યોગ ક્ષેમમ વહામ્યમ, એના યોગનું અને ક્ષેમનું વહન છે પરમાત્મા કરે, પરમાત્મા બંધાયેલા છે. એટલે પતિવ્રતાની ટેક એ અવશ્યંભાવી છે. આ ત્રણ મુદ્દાઓ એ સત્પુરુષની સમજણની અંદર, એક તો પાત્રનો વિવેક, સર્વે પદાર્થ છે એ નાશવંત છે, પરમાત્મા એ ધ્યાન કરવા યોગ્ય છે. બીજો પાત્રતાનો વિવેક, કે આપણે એમની સાથે જે સંબંધ રાખીએ છીએ એમને વિશે પણ આપણે દિવ્ય ભાવ રાખીએ. અને ત્રીજું કે એ પરમાત્માને વિશે એ સંબંધ સ્થાપિત થયા પછી એમને સ્થિર કરી દેવો પતિવ્રતાપણે, એમાં પછી હલચલ નહીં, આના સિવાય બીજું કોઈ નહીં. મારો કે તારો જે પણ કરે સમર્થ અંતર્યામી. પરમાત્માના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અહીંયા મહારાજે જે સત્પુરુષની સમજણ બતાવી છે એ સમજણ આપણા સૌના હૃદયમાં દ્રઢ થાય, આપણને એવા પુરુષોત્તમ નારાયણ પરમાત્મા પ્રગટ પ્રાપ્ત થયા છે એમને વિશે આપણી પતિવ્રતાની ભક્તિ થાય, એટલી પ્રાર્થના સાથે સહજાનંદ સ્વામી મહારાજની શ્રીપતિ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજ સહજાનંદ સ્વામી મહારાજની જય.